વડોદરાના રામચંદ્ર વૈદ્ય શ્રીજી મહારાજના વખતમાં બહુ સારા વૈદ્ય, વડોદરાને વડતાલ લઈને ગરડાને બહુ કંઈ છેટું ન કહેવાય ને એ જમાને, પણ સમય આ થાય જવાય નહીં, દર્દીઓનો તપાસવાનો ધંધો રાજમાં પ્રચલિત, મૂકીને જવાય નહીં, આ બિચારા તડફડતા હોય તો એમ જવાય નહીં, વ્યવહારમાંથી નીકળાય નહીં, અને જીવ તલસાટ અનુભવે, અરે ભગવાન મળ્યા, સત્સંગી થયા, છતાંય બાપનું દર્શન કરવા જવાતું નથી, આજ જાઓ કાલ જાઓ, આજ તો કોઈ અવસર જ મળતો નથી, અરે રે આ તે કેવો વ્યવહાર કહેવાય કે એના કરતાં સાધુ કેવા ભાગ્યશાળી બેળા ને બેળા ફરે, આવી બધી વાતો થાય, આવું મનમાં થાય એમ. એમાં એક દિવસ તો એટલા બધા અકળાઈ ગયા કે હવે કરવું શું, દર્શને જવાય નહીં, આ વ્યવહારમાંથી આઘું કેમ થવું, રાહત પડી ગઈ, પોતે સૂતા પણ મનમાં આમનો આમ તલસાટ થાય, એટલો બધો તલસાટ થઈ ગયો, શરીરમાં થોડો પરસેવો આવ્યો, અરે રે મને ક્યારે મહારાજના દર્શને જવાય છે, ક્યારે જવાય, આંખમાં આંસુ આવી ગયા, એમ જ્યાં આંસુ આવ્યા, આંસુ છે ને એ ભગવાનને સાક્ષાત લખેલી ટપાલો છે, એટલે તરત પહોંચી જાય, જેવા આંખમાં આંસુ આવ્યા ત્યાં બારણું ખખડ્યું, ટકોરો પડ્યો, રામચંદ્રજી ભાઈ કે અડધી રાત ભાંગી છે ને અત્યારે કોણ આવ્યું, જ્યાં બારણું જઈને ખોલે ત્યાં ત્રણ છોગલા વાળા સહજાનંદ સ્વામી ઉભા છે, અરે રામચંદ્ર વૈદ કે મહારાજ તમે, હા હા આવો આવો, ઘરમાં પધાર્યા, આસન આપી દીધું, બેઠા, જળ લાવી આપ્યું, મહારાજ જળ પીધું, અરે મારા અડધી મોડી રાતે આપનું શું પધારવું થયું, બસ રામચંદ્રજી આ તું અકળાણો ને એટલે મેં દર્શન આપવા આવ્યા છે, તું રહી ન શક્યો એટલે અમે નથી રહી શકતા એટલે તને દર્શન આપવા આવ્યા છે, એ મહારાજ હવે તમે આવ્યા જ છો તો રોકાઈ જાઓ, બપોરે ભોજન કરજો, પછી નિરાતે વિદાય લેજો, ના ના ના એમ ક્યાં રહેવાય, દર્શન આપવા જ આવ્યો છે, લ્યો લ્યો લ્યો લ્યો જય સ્વા જય જય જય સ્વામિનારાયણ, અદ્રશ્ય થઈ ગયો, તલસાટ હોય કેવો પણ એ વાત કરીએ તલસાટ આવે નહીં, અમુક કેમ ફળ સિઝન વગર પાકે જ નહીં, વાત કરીએ થોડું ફળ આવે, તમે આંબાનું છોડ હોય તમે એને સામે ઉભા રહ્યો ગમે એટલી સ્તુતિ પ્રાર્થના કરો તો કઈક ફળ કેરી આવે, એને જયારે સિઝન પાકે ત્યારે જ કેરી આવે ને, કાકતી બેસે ને પછી એવું થાય, એની તલસાટની વાત કરીએ ના થાય, પણ જાગી જાય તો ખાકઠી બેસી જાય, એ તલસાટ આખી જુદી વસ્તુ છે, તો એ રાત નથી જોતો, ઠાકોરજી મેં નથી એકવાર કીધું એને ઊંઘ જ નથી, સદો નિદ્રાય નમઃ, હંમેશા ઊંઘ રહિત છે ભગવાન, આપણને તો ઊંઘનું તો સુખ છે, ભગવાનને ઊંઘ શું કહેવાય એની ખબર નથી, લો અખંડ જાગે છે, અને મને તો ઘણીવાર ગોપાળાનંદ સ્વામીનો વિચાર આવ્યા, આજે હવા 200 વર્ષ થઈ ગયા સારંગપુરમાં બેઠા છે, દિવસે ભક્તોની રક્ષા કરવાની, રાતે રક્ષા કરવાની, સ્વામી હુવે ક્યારે, આપણે દિવસે જાગતા હોય તો આ બધાને ધ્યાન રાખવું, રાતમાં એવા ભક્તોને ધ્યાન રાખવાનું, હવે અહીંયા રાત પાસે અમેરિકા ને એ બધા દેશોમાં હવાર પડે, ન્યાય હવે તો ભક્તો બેઠા હોય બધા, ન્યાય હે ગોપાળાન સાહેબ, હે હનુમાનજી મહારાજ, હે ગોપાળાન સાહેબ, હે હનુમાનજી મહારાજ, સ્વામી દોડા દોડ બોલો, આપણે કે આપણે એની સેવા કરીએ છીએ, હું આપણે તંબુરો સેવા કરીએ છીએ, એ આપણી કેટલી સેવા કરે છે, અખંડ જાગીને કેટલી સેવા કરે, આપણે તો એ બે ટપલા કેરી મૂકી આવ્યા કે એક ફૂલનો હાર ચડાવ્યો, હવા રૂપિયા સુખડી ધરાવી આવ્યા, કે બહુ સેવા કરી, સેવા હું કરી, અને આજના જમાના પ્રમાણે જો તમને વાત કરી તો 5 લાખ રૂપિયા દઈ દેવા સારા, પણ કોઈને ટાઈમ 2 કલાક આપવો એ કઠણ છે, તમે કહો અરે ભેળા હાલો તો કે 5 લાખ લઈ જાઓ, પણ અરે હાલવાનો ટાઈમ ક્યાં, એ સમય નથી, આ સમય આપે છે, પૈસા આપવા સહેલા છે, આજના જમાને સમય આપવો કઠણ છે, પણ એ સેવા કરે છે, આપણે શું સેવા કરવાના, માટે ભાવ રાખો, પ્રેમથી દર્શનનો મોકો આ બધું થાય, રામકૃષ્ણ પરમહંસને તલસાટની વાતો તે કરે છે, પરમહંસજી કહેતા કે દુનિયામાં પૈસા માટે, બાળકો માટે, સ્ત્રીઓ માટે, હે સંસારી લોકો તમે ખૂબ રડ્યા છો, ખૂબ રડ્યા છો, પણ થોડુંક ઠાકોરજી માટે રડો, થોડુંક ઠાકોરજી માટે રડો તો ભગવાન તમને રાજી રાજી રાજી થઈ જાય, પણ થોડુંક રડો, દુનિયા માટે તો કે તમે તળાવ ભરીને રડ્યા છો, પણ મારા ઠાકોરજી માટે તમે ખોવું ભરીને તો રડો, રામકૃષ્ણ પરમહંસ કહે છે, અને એ તો એના અનુભૂતિની વાત છે ને, માં કાલીની ઉપાસના, દર્શન એને માના રૂપમાં જોવે બસ, અને પોતાના દીકરાના રૂપમાં જોવે, માં મને દર્શન કેમ ન આપે, ગંગાને કિનારે કલકત્તામાં જઈને બેસી રહી, આમથી આવે આમથી આવે આમથી આવે આમથી આવે. પેલા એવું થતું, જેવો સૂર્ય હાથમાં જાય એટલે પછી નિશાસો નાખે, ઓ આજ બી કોઈ નહીં આવ્યા એમ કરીને પાછા ભૈયા ઉદાસ થઈ, વળી પાછા તલસાટમાં બેસ, કોઈ આવે નહીં, આજ બી કોઈ નહીં આવ્યા. આમ દિવસો જાય, પ્રાર્થના કરી રાખે, હે મૂર્તિની સામે બેઠા છે, રોજ વિનંતી કરે, તું મને દર્શન કેમ નથી દે, તું મને દર્શન કેમ નથી દે. અને એમાં એક દિવસ ભાઈ એના પછી એટલો બધો તલસાટ થઈ ગયો, હવે કાં તું મને દર્શન આપ, નહીં તો હું પૂરું કરી નાખું. ઘડીક વાર માને વિનંતી કરી, જોયું પણ કઈ દેખાણા તો નહીં, કારણ કે એ તો આ રસ્તી પથ્થરની મૂર્તિ, પથ્થરની મૂર્તિ બીજું શું બોલે થોડી, હા બસ આપણને ખબર છે ન બોલે એટલે ન બોલે, આપણે પાક્કું જ છે એ ન બોલે. પરમહંસજી વિચારે છે, જ્યારે એને વિનિમણી કરી પણ છતાંય કોઈ હોંકારો ન આવ્યો, હવે જીવીને શું કરું છું, માં દીકરા દીકરાને દેખાય ની દર્શન ન દે, અને કાલિકાના હાથમાં તલવાર તો હોય લેવા જ જવી પડે નહીં, એ તલવાર ઉપાડી અને માથું કાપી નાખવાની તૈયારી માટે ઉપાડી, ખેંચીને જેવું માથું કાપવા ગયા અને હા હા હા કરતા માં કાલીએ હાથ પકડી લીધો, એકદમ બથમાં લઈને લઈ લીધા, અરે બેટા બેટા બેટા હા માં આજ આવ્યા હો તમે, બસ થઈ ગયો સાક્ષાત્કાર. પછી તો ભાઈ એની સેવા પૂજાની તો કોઈ વાત જ નથી, આપણા આપણે આ મંદિરોની ગોપીનાથજી મહારાજ મદનમોહનજી મહારાજ એની આપણે ઘણી વાતો કરી જ છે કે કેટલો સાક્ષાત્કાર કેવી રીતે બધા સંતો બ્રહ્મચારીઓ જે સેવા કરતા હોય, માય તીતાનંદ સ્વામી હોય તો ધોલેરામ સેવા કરતા હોય તો અડધી રાતે મદન મોહનજી મહારાજ આવીને છળી મારીને ઉઠાડે, ઓઠ શિયાળાની કડકડતી ટાઢ, અરે મહારાજ અહીંયા આ ગોદડા ત્રણ ઠહકાવીને હું તો છું, મારે હેઠું પડી ગયું છે, મને ટાઢ ભાઈ મને ઓઢાડે, હવે આમ એકદમ તરત કોઠારી ઉઠાડવો પડે, ને આ તો બધું ચાવીઓને જોડાણ, રાત્રે કોઈ આંટા મારે ને વળી કંઈક ચોરી થઈ જાય તો આ બધું વ્યવહાર બહુ આડા આવે, એટલે પછી લઈને એક બે જણા જઈને જાય જોયું તો ગોદડું નીચે પડી ગયેલું. હવે કોણ કહે છે ઠાકોરજીની આ બધી વેવલાઈ છે સેવા કરવી, એ તો નથી સમજાતું એને વેવલાઈ છે, બાકી તો ઓઢાડી તો જોવો, એને ફૂલ ધરાવી તો જોવો, એને આમ ધ્યાન રાખીને આમ તમે જોઈ તો જોવો, દર્શન તો કરી જુઓ, અને પછી ગોદડી ઓઢાડી પછી આવીને સૂઈ ગયા. ગરડામાં ગોપીનાથજી મહારાજને બ્રહ્મચારી થાળ ધરાવ્યો અને પછી ઓલા સાંજનો થાળ ધરાવ્યો, રાત પડી ગઈ, પોટી ગયા બ્રહ્મચારી, પોઈડ્યા આવીને છડી મારી, અરે જ્યાં જોયું ત્યાં ગોપીનાથજી મહારાજ જ પોતે, શ્યામ સુંદર સહજાનંદ સ્વામીનું રૂપ. હું ઘણી વાર કહું છું આ એક સમજવા જેવી વાત છે, વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ છે ને એ અક્ષરધામનું સ્વરૂપ છે, અને સહજાનંદ સ્વામી પૃથ્વી ઉપર હતા મનુષ્યરૂપ, એ કેવા હતા એ ગોપીનાથજીનું રૂપ છે, એમાં એના તમે ભૂજાવો જોવો, ચરણ જોવો, તમે આંટી શું કામ જોવો છો, દિલમાં આંટી છે લાંટી દેખાય છે, એ તમારે સહજાનંદ સ્વામી ધરતી ઉપર હતા તો એની આંગળીઓ કેવી હતા, નખ કેવા હતા, નેત્રો કેવા હતા, મસ્તક કેવું હતું, એની નાભી કેવી હતી, ઉદર કેવું હતું, છાતી કેવી હતી, હે ઢાલવા છાતી, કેવા બળકમદાર હતા, કેવા એના ગોળ ચરણ આમ રતુમડા અને કેવા ઘાંટીલા હતા, એ નિરખવા હોય તો ગોપીનાથજીને જ નિરખ. બહુ મોટી દયા કરી છે કે એમણે પોતાના સ્વરૂપમાં ઘાટમાં ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવ્યું છે, એ પૃથ્વી ઉપરનું રૂપ છે. ધ્યાન કરવું હોય, હવે ધ્યાન ધ્યાનની વાતો કરો છો, પરથારો વાંચો છો, કીર્તનોમાં નંદ સંતો લખે છે કે કાન આવા છે, ભુજાઓ આવી છે, આ બધું માપ લખે, તો તમે ગોપીનાથજીને નિરખ્યા વગર કેવી રીતે ધ્યાન કરો. અને ગણાયને પાછું મનમાં એવું છે ગરડા જવાની જરૂર જ શું છે, જેને નિષ્ઠા ન હોય એ ગરડા જાય, હવે આવા તો તું જ સત્સંગમાં ઘાલી દે છે, લ્યો બોલો. અને એ બધા પાછા સર્વોપરિવાળાને નિષ્ઠાવાળા ગણાય, તમે જોજો ઘણા લોકો મુંબઈવાળા છે ને તમારે વડતાલ સુધી જ આવે, પછી ગરડા જાય જ નહીં, એમાં 10% લોકો જતા જ ભલે. અને બહુ કહો તો ત્યાં આંટીવાળી છે, આંટી તારા દિલમાં છે, પણ એને આંટી વળાવવા વાળા સાધુ જ હોય. વડતાલ હરિકૃષ્ણ મહારાજનો જરાય મહિમા ઓછો નથી. આ બે જ મૂર્તિઓ એવી છે કે જેમાં શ્રીજી મહારાજ નીકળે સમાઈ જાય, નીકળે ને સમાઈ જાય, આ બે જ ધામ એવા છે, એક ગરડા ને બીજું વડતાલ, બે ડાબી જમણી આવી. પણ તમે આ આંટી કેમ પાડો છો, તમારે પૃથ્વી જ્યાં સહજાનંદ, અરે વૃંદાવન ગોકુળનો તમે આજે 5,500 વર્ષ થઈ ગયા તો આમ વ્રજભૂમિમાં લોકો આળોટતા હોય છે, હે તે ગરડાની વાત તમે મૂકી દો તમે, કે જ્યાં 30-30 વર્ષ સુધી સહજાનંદ સ્વામી જેમાં આળોટ્યા છે, એમ કયો 500 પરમહંસો, સેંકડો હરિભક્તો, જે અક્ષર ઓરડીમાં પોતે નિવાસ કરીને પડ્યા, જ્યાં પોતે દેહોત્સર્ગ કર્યો, જ્યાં એમનો પારંત ભૌતિક શરીર દિવ્ય દેહને કહેવાય શ્રી વિગ્રહનો અગ્નિ સંસ્કાર થયો, જ્યાં માણકે એના વિયોગમાં પ્રાણ છોડી દીધા, પૂંજા ડોડિયાઈ જાય પ્રાણ છોડી દીધા, જ્યાં સેંકડો લોકોએ સહજાને સામેના દેહોત્સર્ગ પછી વિયોગમાં આંસુઓ છારી, આંસુઓ એ ભૂમિ ઉપર પડ્યા, કેવી ભૂમિ, એ લીમડો લીલુડો જ્યાં પંક્તિઓ કરીને પીરસતા, એ જીવબાના ઓરડાની સામે હજી પણ રાખ્યું છે જ્યાં રોજ સહજાનંદ સ્વામી આવી અને થાળ જમતા, એ સ્થાન. આ આ ભક્તિ હોય ને, જો બીજું પણ મારું વિધાન છે બધાને આનું, કારણ કે ડેફિનેશન એની પછી વ્યાખ્યા નહીં, એનું લાંબુ કરવા જાવ તો આખો સમય નીકળી જાય, પણ કાં પોતાને જ્ઞાનાંશ પ્રધાન હોય અને કાં જ્ઞાનાંશ પ્રધાન હોય એવાને જોગે કરીને આંટી પડી ગયું, પકડી લીધું હોય તો જ એને ગઢડા ન ગમે. પણ ખરેખર જો મન ભક્તિનું લક્ષણ શું છે, માનવ ચરિત્રો ગમે, ભગવાનના માનવ લીલાઓનું સ્મરણ ગમે, ચરિત્ર ગમે, હે તો એ ગઢપુર એ તો રમણભૂમિ છે, મનુષ્ય ચરિત્રો છે, એનો વિહાર આમ તાદ્રશ્ય મંડે થવા, અરે એ ભૂમિમાં કેમ કેમ ભાવ ન થાય. મેં એક હરિભગતને એવી રીતે આવ્યા હતા ને, વડતાલ દર્શન કરીને આવ્યા, મેં કીધું હવે તમે ગઢડા જાજો, મને કે હા હા જવું હોય તો જવાય, આમ તો 30-30 વર્ષને મહારાજ રહ્યા તે જવું જ જવાય, એટલું બોદું બોલતા હતા ને, મને ઉભેર થઈને ફેરવીને બે લાફા નાખવાનું મન થાય. મેં કે આનો વાંક નથી, આને પકડાવી દેવા વાળાનો વાંક છે, ગમે ત્યાંથી ભેદ બુદ્ધિ ગાલી દેવી એ માણસનું કામ, બોલ આવું શું કામ, રસ ચુકાઈ જાય, તમે રસ ચુકાઈ જાય, તમે વડતાલ જાઓ તો અક્ષરધામમાં ગયા હોય તમે, આમ જોઈ ગયો અદભુત એવી એવી હરિકૃષ્ણના સ્વરૂપ જેવું, તમને એવું સ્વરૂપ હતું, ગમે એટલા સંપ્રદાયમાં ઢાળે ને એવું ન થાય, એવું ન થાય, અદભુત. એમ ગઢપુરપતિ ગોપીનાથ આશરો હે તિહારો, એ ભુજાઓ નિરખવી પડે, નેત્રો નિરખવા પડે, નાભી નિરખવી પડે, છાતી નિરખવી પડે, પિંડિકાઓ નિરખવી, ઘણાને અંગના ખબર નથી, એ આને પિંડી કહેવાય, જો આને પિંડી કહેવાય, આ વિડીયો થાય છે ને દેખાય તો આને પીડી, આજના જમાનામાં કંઈ ખબર નથી, આ બોલતા હશે તો ખબર શું હશે, પીંડી પાની, આ શું આને પીંડી કહેવાય, આને પેની કહેવાય, આને ઘૂંટી કહેવાય, બે બાજુ છે ને ઘૂંટી કહેવાય, આને ફણો કહેવાય, આને આંગળીઓ કહેવાય, નખની જ ખબર હોય, જવા દો. આ જાનું, જાનું એટલે ગોઠણ, આને ગોઠણને જાનું કહેવાય, જાનું કહેવાય ને ગોઠણ કહેવાય, આ કર્ણ એટલે કર્ણ કહેવાય ને કાને કહેવાય, આ કપોળ, કપોળ અને ગાલ બે બે એક કહેવાય, આ નાસિકા એટલે નાક અને નાસિકા એમ, આ ભરકુટી, આ આંખ એ તો ખબર છે ને, આ અને આ પાપણ છે, આ પાપણ છે, આ હોઠ કહેવાય ઉપર નીચે એ તો ખબર હોય, આ કંઠ છે, આ ખભા છે, આ આ ડેડરિયો છે, આ ડેડરિયો ઘણી વાર આવે છે ને તમારે, આ ડેડરિયો આજે આમ થાય ને, આ ગોટલું ચડી જાય ને, આપણે તો આવતું નથી, પણ સહજાનંદ સ્વામી આમ કરે ને અહીં જામ આમ વળ ભરીને જે ગોળાશ આવી જાય ને, સંતો જોઈ રહ્યા છે, આમ ભાન ભૂલી જાય છે, અને આ જે હાથ કોઈકના હાથ તમે જોજો આમ આમ કરે ને, આમ કળાઈ જે થાય ને અદભુત થાય, આમ એ આને કળાઈ કહેવાય, આ અહીંથી આ આ ભાગ છે ને બહારનો એને કરભ કહેવાય, આ કરપ છે, હા આ બધા જે આ અંદરના જે આ છે ને આ આ નથી દેખાતા, આ આ ભાગ આ આ એને વીરા કહેવાય, આ બધું બધું બહુ છે, આ બધું આ બધું દર્શનીય છે, એટલે આવી રીતે મૂર્તિને નિરખવાની વાત ભાઈ. તો એ પેલા બ્રહ્મચારીને જગાડ્યા, જ્યાં જોયું ત્યાં તો સામે ગોપીનાથજી મહારાજ, અરે મહારાજ શું ભૂલ થઈ, આ જો અમારા હોઠ જો, આ શું થઈ ગયું, મારા ફફોલા થઈ ગયા, ગોપીનાથજીને ફફોલા થઈ, આ શું ઠાર્યા વગરની કઢી ધરાવી ગરમ ગરમ, અને એટલા ભાવથી તું કહેતો હતો, હે મહારાજ જમો, હે મહારાજ જમો, મેં તો લઈને કટોરો મોઢે માંડ્યો, આ હોઠ દાજી ગયા, તે જરા જાળવીને ઠારીને જરા કઢી ધરાય, સારું છે આ ઠાકોરજી બોલતો નથી હો, નહીંતર આપણે હવેના જે થાળ છે બાપા, હે રામ રામ રામ. અને ઘણા આગ્રહ તો રસોડામાં એક બાજુ ખૂણામાં ઠાકોરજી પધરાવી દે, નિયમ પાછું ધરાવ્યા વગર નહીં ખાવાનું, પણ ઓલો વઘાર કરે ને છુમ દઈને ત્યાં જાય, મરસાની ઠાકોરજી બહાર નીકળી જાય, ઘડીક હવામાં ફરી આવીએ પછી આવીએ, એટલે ભાઈ કઈક સારી જગ્યાએ ઠાકોરજી ને પધરાવો, આ મરસાની ધૂણી ભૂતને દેવાય, ઠાકોરજી ને દેવાય ભલામણ. એટલે આ પ્રત્યક્ષ રીતે જેમ સ્ત્રીઓને જોવાનો જે મારો કહેવાનો તાત્પર્ય છે, સંતોનું કહેવાનું એ છે, ભરતૃરીનું કહેવાનું એ છે, નિષ્કુળાનંદ સ્વામીનું કહેવાનું એ છે, મોહનનું મુખ જોવાનું પડ્યું મેલી અને માનુની એટલે સ્ત્રીઓ એનું મુખ જોવા હે મૂર્ખ, તું શા માટે એમાં જોડાય છે, શા માટે જોડાય છે, પાછો વળી જા અને ગોવિંદનું તું ભજન કર. નારી સ્તનવર નાભી પ્રદેશમ દ્રષ્ટવા મા ગા મોહાવેશમ એતન માંસ વસાદિ વિકારમ મનસા વિચારય વારંવાર. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું છે કે તારે સિદ્ધ દશા તો છે નહીં અને રૂપ જોઈ જોઈને મરી જઈશ તો એ રૂપ તને પ્રાપ્ત થનાર છે નહીં. અને વાતે ખરી ને, જેટલા રૂપ જો કે બધા મળે ને ભાઈ, તો પછી શું કરવાનું હેરાન થવું? એના કરતા ભગવાનનું રૂપ જોઈ ભગવાનની ગેરંટી મળે, એ મળે લ્યો. એટલે શ્રીજી મહારાજે કીધું, રૂપ જોઈ જોઈને મરી જઈશ તોય નહીં મળે, પણ જો ભગવાનને જોઈ એવી રીતે જુએ તો જરૂર ભગવાન મળે, મળે ને મળે. એટલે પાછું શંકરાચાર્યજી કહે છે કે આ બધું કરી કરીને જીવ મરણને શરણ થઈ જાય છે તોય પણ પાછો વળતો નથી. હવે બીજી વાત તમે સમજો, સુખતઃ ક્રિયતે, પછીનો શ્લોક, સુખતઃ ક્રિયતે રામા ભોગ, પછી પશ્ચાદ અંત શરીરે રોગ, પછી યદ્યપી લોકે મરણમ શરણમ તદપી ન મુંચતી પાપાચાર. હવે એ શ્લોક અત્યારે આપણે પેલો આગલો પૂરો કર્યો નારી સ્તનભરનો, હવે આ શ્લોક આવે છે, સુખતઃ ક્રિયતે રામા ભોગ. આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર ઘણા લોકો કરે ત્યારે કાં તો સંકોચ અનુભવે છે અને કાં તો એને ભાષાંતર ડીટો ગમતું નથી, એટલે એવું અર્થ કરી નાખે, લખે એવું, છાપે એવું, કે મનગમતા વિષયો છે એ ભોગવવા સારા લાગે છે પણ પછી ઘણું દુઃખ છે, આવો અર્થ કરે. પણ હકીકતે આનો વર્બલ ટ્રાન્સલેશન એ છે, ચોખ્ખે ચોખ્ખું શંકરાચાર્યને જે કહેવું છે એ, સુખત એટલે સુખપૂર્વક, રાજી થઈને, આનંદપૂર્વક, હર્ષપૂર્વક, ક્રિયતે એટલે કરાય છે, રામા એટલે સ્ત્રી અને ભોગ એટલે વિષય ભોગ. રાજી થઈને સ્ત્રીઓનું વિષય સુખ ભોગવે છે જીવ, પણ હંત છે, હંત, હંત એટલે અર અર અર અર અર અર, પછી તો દુઃખ રોગનો કોઈ પાર નથી અને દુઃખનો પણ કોઈ પાર નથી. અને યદ્યપિ લોકે મરણમ શરણમ, અને જોકે પાછું મરણને શરણ થઈ જાય છે એટલે મરી જાય છે, હેરાન થઈ થઈને મરી જાય છે, તોય તદ્યપિ નમુંચતી પાપાચરણમ, છતાંય આ પાપરૂપી આચરણ આ જીવ છોડતો નથી અને ગોવિંદનું ભજન કરતો નથી. માટે હે મૂળ, તું ગોવિંદનું ભજન કર, ભગવાનનું ભજન કર. આ એનો સીધે સીધો ગુજરાતી અર્થ છે. હવે તમારે જે સમજવું હોય સમજો. એમ શંકરાચાર્ય તે બે ટૂંક વાત કરે છે પણ જીવ માત્ર પછી ગભરાય છે કે સુખપૂર્વક સ્ત્રી અધિકના ભોગ ભોગવે છે પણ અરે રે, પછી તો મરીને બધાય અનંત રોગ, અનંત દુઃખ અને અંતે મરણને શરણ થાય છે. તમને એક વાત કહું, તમારી સામે કડવા લીમડાનો રસનો એક ગ્લાસ, અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે ને એટલે કડવા લીમડાના મોરનો રસ ઘણા કાઢતા હોય છે ફૂલનો, અને એક ગ્લાસ સાકરના શરબતનો ગ્લાસ તમારી સામે બે મૂકે, અત્યારે ચાલો ને મને થોડા ગ્લાસ આ લીમડાના કડવા પાનના ફૂલનો રસનો ગ્લાસ ભરીને લાવે અને થોડા ગ્લાસ આ શરબતના લાવે, ખાંડના શરબતના, સાકરના શરબતના, ક્યું પીવો તમે? લીંબુ શરબત જ પીવો ને, ખાંડ શરબત જ થવું પીવો, કોઈ લીમડાનો રસ પીવો? પણ તંદુરસ્તી કોણ આપે? જુઓ જે કેટલા ડાયા, તંદુરસ્તી પેલો કડવો રસ પીવે એમાં, ઓલું ગળ્યું લાગે પણ માંદા પાડે, બીમાર કરે, એ સફેદ ઝેર છે, અંદર શરીરે ખોતરી નાખે, ડાયાબિટીસ થાય, બધું થાય, ઘણું બધું એમાંથી થાય, લાગે મીઠું પણ આખરે ઝેર, અને પેલું લાગે કડવું પણ પછી અમૃત. આ દૂધ પાક ને શિખર ને પૂરી ને ભજીયા ને આ પીઝા ને બધા છે ને જાત જાતને, ઢોસા ને દાબેલી ને પાણીપુરી ને બીજું કેટલું છે, કોકો ને સાંવરિયાના ગોલા ને આ બધા, આઈસ્ક્રીમ ને એ ખાવું કેવું સારું લાગે, સારું લાગે પણ તબિયત બગાડી નાખે ને બરાબર. અને કોરું સૂકું રોટલી શાક દાળ સાદું સિમ્પલ ખાવ, એ બહુ ભાવે નહીં રોજ, જોકે ભાવે એ જ, પણ જીવ એના કરતા પેલામાં લલચાય. પણ જે સાદું રોટલી દાળ ભાત શાક છાસ દહીં ગાજરનું નિર્દોષ અથાણું કોઠીમાની કાચરી અડદના સરસ મજાના મસાલાવાળા પાપડ હે અને હાવાણે હળી ઉભી રહી જાય એવી છાશ, સરસ સરસ મજાના ગાયના દૂધનું ઉકાળીને ઠારીને માટીના વાસણમાં જમાયેલું ગોરસ દહીં એ અને ગોળનો દેશી ગોળનો દડબો દવા નાખ્યા વગરનો અને બાજુમાં ઢીચણીઓ મૂકીને પછી તમે બાજરાનો રોટલો જમો, લ્યો બોલો 80 વર્ષ સુધી સોપારી કકડાવી જાય આખી એવા દાંતને એવી તંદુરસ્તી રહે, અને બળદિયા જેવા પ્રાણીને પણ જો ઢીકો મારે ભા કરીને બેસી જાય. હવે પેલું ખાવું સારું લાગે મીઠાઈ પણ શરીર ખોખલું થઈ જાય, અને આવું ખાય સાદું લાગે હે રો મટીરિયલ જેવું લાગે પણ જીવે ત્યાં સુધી, જીવે ત્યાં સુધી કેવી તંદુરસ્તી બરાબર. લિફ્ટમાં બેસવું, BMW કે મર્સિડીઝમાં ફરવું, હેઠો પગ ક્યાંય ન મૂકવો, જરાય મહેનત કરવી નહીં, રોલિંગ ચેરમાં બેસીને આરામ ફરમાવો, એસીની અંદર બેસવું, એક ડગલું હાલવું નહીં, ગમે કે ન ગમે પણ શરીર કોથળા જેવું થઈ જાય ને, પણ દગાવ રોજ હાલીને જવાનું હોય, મહેનત પૂરી કરવાની, તડકો ખાવાની, ટાઈટ ખાવાની, ઉઘાડે પગે રખડવાનું, એને કાંઈ થાય? કાંટાને ઈ વાગે, કાંટો એને ન વાગે. ખરેખર એવા છે ને, આપણે ઘણા ગુણાતીતાનંદ સ્વામી કે અમે એકવાર રસોડામાં આટો મારવા ગયા તો સાધુ એને રાડ પાડી ગયા, એ સ્વામી નીચે કોલસો આવી ગયો, તો સ્વામી કે કયો પગ ઊંચો કરું, ડાબો જમણો? એટલે બોલો સ્વામી કે એવા પગ કરી નાખ્યા કે ડાબો જમણો ક્યાં કોલસો આવ્યો ખબર જ પડે નહીં. કેવી વાત છે. પણ સુખ કેમ આવ્યું? જે સારું નથી લાગતું એમાં. બસ આ જ વાત છે ભાઈ, સંસારના તમામ ભોગમાં વિષયો પેલા અમૃત જેવા, પરિણામે ઝેરરૂપ. ત્યારે સત્સંગ કરવો, માળા કરવી, ભજન કરવી, પૂજા પાઠ કરવા, દેવ દર્શન કરવા, એકાદશી કરાવવા, વ્રત વ્રત જપ કરવા, રોજ 11 કે 21 માળા કરવી, હરિસ્મૃતિનો પાઠ કરવો, વચનામૃત વાંચવું, ભક્ત ચિંતામણી વાંચવી, નિયમ ધર્મ પાળવા, આંખો બંધ કરીને બેસવું, ધ્યાન કરવું, એ સારું લાગે? કીડીયું ચડે, લાલ કીડીયું આવે ને એવી કીડીયું ચડે, પણ અનંત સુખ એ આપે. અને ફિલ્મોમાં બેસવું, હરવું ફરવું નહીં, નાથ નહીં મોડો, તાલમાલ તશેરો બહુ મજા આવે, આખરે આખરે હેરાન હેરાન થઈ જાય, એમાંથી દુઃખ નીકળે. બસ આ જ વાત અહીંયા શંકરાચાર્યજી કહે છે કે આ સંસારના વિષયો ભોગવવા ઓહો બહુ સારું લાગે છે, પણ હંત એટલે અરે અરે અરે અરે અરા અરા અરા, પછી તો બહુ ઝાઝા બધા રોગ અને દુઃખ એનો પાર નથી. માટે એ જીવ થોડુંક વિચારી, અને વાત સાચીઓ ના, આમ તો તમે સમજદાર છો, અરે બધું સમજી જાવ એવું છે. સુખ સંસારનું ક્ષણિક, ક્ષણ ક્ષણનું જ છે, પછી દુઃખનો વિસ્તાર મોટો. ક્ષણિક સુખ, દુઃખનો વિસ્તાર મોટો, સમજાય છે ને વાત? એના ઉપર એક બનેલી ઘટના હમણાં જ છાપામાં હતી. ભારતનો જુવાન કષ્ટ સહન કરીને માવતરને બધી મહેનતને બધી ઘણી બધી તકલીફો વેઠી, છોકરો ભણ્યો, MBA થયો, અમેરિકા ગયો, ત્યાં પણ સ્ટડી કર્યો, મોટી સારી કંપનીમાં એને પોસ્ટ મળી ગઈ, પગાર પણ સારો. સમજો ને આજના આપણા અહીંના કેલ્ક્યુલેશન તમે કરો રૂપીઝમાં, મહિને 5-7 લાખ રૂપિયાનો પગાર, એવડો મોટો પગાર, રહેવા માટે મકાન, બંગલાઓ, ગાડીઓ, પરિવાર છે, પરણેલો છે, પિસ્તોલ જેવું શરીર છે, લાટા પાટા છોકરો છે, સંસારના કહેવાય બધા સુખ છે ને, સમજાય છે વાત? હવે એ કંપનીના કામે મુંબઈ આવ્યો, બનેલી ઘટના છે, એમાં એને મુંબઈમાં કોઈ સ્ત્રીની સાથે સહેજ પરિચય થયો, એમાં મોહિત થયો. રાતે હોટલમાં રોકાણ, બહુ ઇન શોર્ટ કહું છું, ટૂંકમાં કહું છું, સવારે ઉઠ્યો, પેલી મહિલા હતી નહીં પથારીમાં, પણ જ્યાં જોયું કે બાજુમાં ચિઠ્ઠી પડી હતી, બનેલી ઘટના છો, બાજુમાં ચિઠ્ઠી પડી હતી, એ ચિઠ્ઠી ઉપાડીને એણે વાંચ્યું, વાંચ્યું, એમાં લખ્યું હતું, યુ આર વેલકમ ટુ HIV પોઝિટિવ ઇન્ફેક્ટેડ સોસાયટી. જે ઇંગ્લિશ જાણતા ત્યારે સમજી ગયા છે, કારણ કે પહેલી મહિલા એઇડ્સ રોગગ્રસ્ત હતી, કોણ જાણે ક્યાં ભાવની એને પુરુષો સાથે પછી પેલી આમ ખીચ ચડી ગઈ, કારણ કે એને કોઈ પુરુષે ચેપ આપ્યો હશે. એઇડ્સનો રોગ કદાચ મોટાભાગના જાણતા હોય, ન પણ જાણતા હોય, પણ એઇડ્સ વિશે જાણવું જરૂર. એ આ સ્ત્રી પુરુષોના આવી રીતના સંસર્ગોથી, શરીરના સુખના સંસર્ગથી આ રોગ લાગે છે. પહેલી મહિલાને એ રોગ હતો જ એઇડ્સનો, અને એઇડ્સ રોગ એવો છે કે શરીરમાં એક જ વાર ચેપ લાગ્યો પૂરું થઈ ગયું, એનો ઈલાજ હજી નથી, દુનિયામાં ક્યાંય નથી, રીબાય રીબાયને મરવાનું, જિંદગી ટૂંકી જ થઈ જાય. હવે એની પછી દશા જ દયનીય છે. હવે આટલી બધી સુખ સગવડતામાં પેલો યુવાન એ ક્ષણનો લોભ, ક્ષણના સુખ માટે ગયો, અને જ્યારે વાંચ્યું ચક્કર આવીને ગોથું ખાઈને પડી ગયો, ભાનમાં આવ્યો, પછી શું, જિંદગી હારી ચૂક્યો, મોત નિશ્ચિત થઈ ગયું, પેલી તો મહિલા જતી રહી. એટલે જ્યાં ત્યાં જે વૃત્તિ જાય છે ને, એ બધા દુઃખ અને રોગ લેવાના પરિણામો છે. માટે પુરુષોએ સંયમિત જીવન જીવવું જોઈએ. ગૃહસ્થ હો તો આજે આ તો શું છે, કોઈ આપણે બહુ જાગૃતિ સમાજમાં કોઈ આપતા નથી, બાકી લાખોની સંખ્યામાં ભારતની અંદર આ રોગના ચેપીઓ દર્દીઓ છે. અને અધુરામ પૂરું કે એ એક પરિવારનો જે પુરુષ હતો એ આવી રીતે એઇડ્સ લાગી ગયો, મરણ પથારી હતો, અને એની સામે એનો એક જ વર્ષનો બાળક અને એની પત્ની. હવે બિચારા ઓછું ભણેલા આ ત્રણેય, એને તો રોગનું નામે આવડતું ન હોય, પણ છેલ્લા બસ એને બાળક સામે, પત્નીને સામે જોતો જોતો જે દયની દશામાં એ મર્યો ગયો, આંખો મીચાઈ ગઈ. પણ એને ખબર નથી કે પોતાને જે ચેપ લાગ્યો હતો એ એની પત્નીને પણ આપતો ગયો છે, કારણ કે એ તો એના ઘરમાં છે, એટલે એના સંસ્કાર થવાનો, એટલે એનો રોગ આને આવ્યો. એ દરમિયાન એને બાળક રહ્યું, બાળકનો જન્મ છે, બાળક એ રોગ સાથે જ જન્મ્યું. આની પેઢીઓ ચાલે છે, અને આવી રીતે કેટલાય કુટુંબો બરબાદ થઈ જાય. આ મહાભયંકર મહામારી છે, અને હજીય આ સમાજને જો ન સમજાય તો ભરખી જતા વાર ન લાગે એવો આ રોગ. પણ ક્ષણનો સુખ આખી જિંદગીથી હાથ ધોઈ નાખે. હમણાંનો રિસન્ટ જે થોડા કિસ્સા હોય ને એ જ હું કહું છું. શેના ઉપર આ કહેવાની વાત છે ખબર છે? સુખતઃ ક્રિયતે રામા ભોગ, ક્ષણના સુખ માટે સંસારના સુખ સારા લાગે છે. પણ શંકરાચાર્યજી એ વખતે બોલ્યા છે કરારા, પછી કેવા રોગ થાય છે એ તો તમે જો, એ વખતે એમણે કહ્યું છે, અને કેવા દુઃખ છે એનો વિચાર કરો. એક સ્ત્રી એ થોડી બદચલન થઈ છે, તો એનો કોઈ પુરુષ એને મળવા આવ્યો છે, મળ્યા,